भागवत स्कंद पहलो अध्याय नवमो। मधु केटब साथे भगवान विष्णु नु युद्ध। भगवती नी स्तुति थी भगवान द्वारा मधु केटब नु मोहित थव अने भगवान विष्णु द्वारा तेमनो वध। सुत जी कहे छे, जारे जगतगुरु भगवान विष्णु ना विग्रह थी निंद्रा दूर थई, तेमना नेत्र मुख नाक बाहु हृदय अने वृक्षस्थल આ બધા અંગોમાંથી નીકળીને તે તામસી દેવીએ શરીર ધારણ કરીને આકાશમાં સ્થાન મેળવી લીધું અને ભગવાન વારંવાર બગાસા ખાતા ઉઠીને બેસી ગયા। તેમણે જોયું કે ત્યાં પ્રજાપતિ બ્રહ્માજી ભયભીત થઈને ઊભા હતા, ત્યારે ભગવાન વિષ્ણુ મેઘના જેવી ગંભીર વાણીથી કહેવા લાગ્યા। ભગવાન વિષ્ણુ બોલ્યા, પદ્મ ગર્ભ બ્રહ્માજી, આપ જપ તપ છોડીને અહીં કેમ આવી ગયા? અને હે બ્રહ્માજી, આપ આટલા ચિંતામાં કેમ છો? તમારું મન ચિંતાથી ગભરાયેલું કેમ છે? બ્રહ્માજીએ કહ્યું, ભગવાન, મધુ અને કૈટભ નામના બે દૈત્યો આપના કાનના મેલથી ઉત્પન્ન થયા છે। તેઓ જોવામાં અતિ ભયંકર અને ખૂબ બળવાન છે। તેઓ બંને મને મારવા આવ્યા છે। હે જગત પ્રભુ, તેમના ડરથી મારું હૃદય ધ્રુજી રહ્યું છે અને ચેતના નષ્ટ થઈ રહી છે, હવે આપ મારું રક્ષણ કરો। ભગવાન વિષ્ણુ બોલ્યા, બ્રહ્માજી બેસો, હવે આપનો ભય સમાપ્ત થઈ ગયો, તે મૂર્ખાવાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે। તેઓ યુદ્ધ કરવા મારી પાસે હમણાં આવશે અને નિશ્ચિંત રૂપે હું તેમનો વધ કરીશ। સુતજી કહે છે, આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહી રહ્યા હતા, ત્યારે જ મદમસ્ત મધુ અને કૈટભ બંને મહાબળવાન દાનવો બ્રહ્માજીને શોધતા ત્યાં આવી પહોંચ્યા। હે મુનિઓ, ચારે બાજુ પાણી જ પાણી હતું, કોઈના પણ આધાર વિના તે બંને દૈત્યો નિશ્ચિંત થઈ ઊભા હતા। તેમના રોમ રોમમાં અહંકાર ભર્યો હતો। તે બ્રહ્માજીને કહેવા લાગ્યા, નાસીને આની પાસે આવી ગયો, શું આથી બચી શકીશ? યુદ્ધ કર, આ જોતો જ રહેશે અને અમે તારો પ્રાણ લઈ લેશું અને ત્યાર પછી સર્પના ફણા પર બેસવા વાળાને પણ અમે મારીશું, પરંતુ પહેલા તું લડી લે, અથવા લડવાની ઈચ્છા ન હોય તો હું તમારો દાસ છું એવું કહી દે। સુતજી કહે છે, મધુ અને કૈટભની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા, દાનવ શ્રેષ્ઠ, તમે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે મારી સાથે યુદ્ધ કરો। મહાભાગ, તમે અત્યંત બળવાન છો, તમારામાં પાર વિનાનું અભિમાન છે। જો યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો આવી જાઓ, હું તમારા અભિમાનનો નાશ કરીશ। સુતજી કહે છે, ભગવાન વિષ્ણુની વાત સાંભળીને મધુ અને કૈટભની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ। તે કોઈ પણ આધાર વિના જળમાં ઊભા હતા, છતાં પણ શ્રી હરિ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા। મધુ ક્રોધ કરીને ભગવાન સાથે લડવા સામે આવી ગયો, હજી કૈટભ ત્યાં જ ઊભો હતો। ભગવાન વિષ્ણુ અને મધુ બંને મદમસ્ત પહેલવાનોની જેમ મલ્લયુદ્ધ કરવા લાગ્યા। મધુ થાકી જતો ત્યારે કૈટભ લડતો હતો। આમ વારા ફરતી મધુ અને કૈટભ બંને દૈત્યો વારંવાર ક્રોધથી અંધ બનીને શક્તિશાળી ભગવાન શ્રી હરિ સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યા। તે વખતે બ્રહ્માજી અને ભગવતી શક્તિ આકાશમાં ઉભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। મધુ કૈટભને લડતા લડતા કોઈ થાક લાગ્યો નહીં, પરંતુ ભગવાન વિષ્ણુ થાકી ગયા જેવા થઈ ગયા। જ્યારે લડતા લડતા 5000 વર્ષ વીતી ગયા, ત્યારે ભગવાને મધુ કૈટભને મારવાનો વિચાર કર્યો। તેમણે વિચાર્યું, અરે, મેં 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, છતાં બે ભયંકર રાક્ષસો થાક્યા નહીં અને હું થાકી ગયો? આ તો મોટું આશ્ચર્ય કહેવાય, મારું બળ અને પરાક્રમ ક્યાં ગયા? આ દાનવો હંમેશા સ્વસ્થ કઈ રીતે રહે છે? એવું ક્યુ કારણ હશે? આ પ્રમાણે ભગવાન વિષ્ણુને ચિંતિત જોઈને મધુ કેટવ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે તે અભિમાનમાં ચકચૂર થયેલા રાક્ષસો મેઘના જેવી ગંભીર વાણીમાં કહેવા લાગ્યા, વિષ્ણુ, જો તારામાં શક્તિ ન હોય, યુદ્ધ કરતા થાકી ગયો હોય તો માથા સુધી હાથ જોડીને કહી દે કે હું હવે તમારો દાસ છું. હે મહામતી, જો આવું કહેવાનું ન ગમે અને થોડી શક્તિ બચી હોય તો યુદ્ધ કર, તને તો અમે મારી જ નાખીશું, સાથે સાથે આ ચાર મોઢાવાળા બ્રહ્માને પણ મારી નાખીશું. સુતજી કહે છે, મહાભાગ વિષ્ણુ અગાધ જળમાં બિરાજેલા હતા. મધુ કેટભે તેમને આવા કટુવચનો સંભળાવ્યા. તેમની વાત સાંભળીને ભગવાન શાંતિથી મધુર શબ્દોમાં કહેવા લાગ્યા. ભગવાન બોલ્યા, જે થાકી ગયો હોય, ભયભીત હોય, જેના હાથમાંથી હથિયાર પડી ગયા હોય, લડનાર સ્વયં પડી ગયો હોય અથવા લડનાર બાળક હોય તો શૂરવીર પુરુષો તેના પર પ્રહાર કરતા નથી. આ સનાતન ધર્મ છે. આ યુદ્ધમાં મેં 5000 વર્ષ સુધી લડાઈ કરી. હું એકલો છું અને મારા જેવા બળવાન તમે બે ભાઈઓ છો. તમે બંને વારા ફરતી જેમ વિશ્રામ કરો છો તેમ હું પણ થોડો વિશ્રામ કરીને યુદ્ધ કરીશ, તેમાં કોઈ શંકા નથી. માની લીધું કે તમે બંને ખૂબ બળવાન અને મદમસ્ત છો, પરંતુ થોડો સમય રોકાઈ જાઓ, હું વિશ્રામ કરી લઉં, પછી ન્યાય સંગત યુદ્ધ શરૂ થશે. સુતજી કહે છે, ભગવાન વિષ્ણુની ઉપયુક્ત વાત સાંભળીને દાનવ શ્રેષ્ઠ મધુ કૈટભ શાંત થયા. થોડા સમય પછી યુદ્ધ થશે એવો નિશ્ચય કરીને થોડા સમય માટે તે દૂર જઈને ઉભા રહ્યા. ચતુર્ભુજ ભગવાન વિષ્ણુએ જોયું મધુ અને કૈટભ અહીંથી બહુ દૂર જતા રહ્યા છે, ત્યારે તેમણે આ બંને ક્યાં કારણથી મરાતા નથી તેનું કારણ જાણવા પ્રયત્ન કર્યો. ત્યારે ખબર પડી કે ભગવતીએ તેમને વરદાન આપ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છા કરશે ત્યારે જ મૃત્યુ તેમની પાસે આવી શકશે, તેથી તેઓ શાંત થતા નથી. મેં તેમની સાથે નકામું આવું ઘોર યુદ્ધ કર્યું, મારા પરિશ્રમનું કોઈ ફળ નહીં મળ્યું. આ કઈ રીતે મરશે તે જાણ્યા વિના હું કઈ રીતે યુદ્ધ કરું? આ દૈત્યો વરદાનના બળથી અભિમાનમાં પાગલ બન્યા છે. હંમેશા મને દુઃખ આપવાનો તેમનો સ્વભાવ થઈ ગયો છે, અને યુદ્ધ કર્યા વિના તે મરશે પણ કઈ રીતે? ભગવતીએ વરદાન આપી દીધું છે, તે વ્યર્થ જાય તેમ નથી. ખરેખર પોતાની ઈચ્છાથી તો દુઃખીમાં દુઃખી માણસ પણ મૃત્યુ નથી ઈચ્છતો, પછી આ દૈત્યો શા માટે મરવાની ઈચ્છા કરશે? કોઈ અસાધ્ય રોગી અને દરિદ્રી પણ મરવાનું ઈચ્છતો નથી. પછી આ તો અભિમાનમાં ચકચૂર રહે છે, તે પોતાના મૃત્યુ શું કામ ઈચ્છે? તેથી હવે હું બધા મનોરથો પૂર્ણ કરવા વાળી તે વિદ્યારૂપી શક્તિની શરણમાં જાઉં, કારણ કે હવે તેને પ્રસન્ન કર્યા વિના કાર્ય સિદ્ધ નહીં થાય. ભગવાન વિષ્ણુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા, ત્યાં જ મનને મોહિત કરવા વાળી ભગવતી યોગ નિંદ્રાના તેમને દર્શન થયા. તે વખતે તે કલ્યાણ કરનારી દેવી અંતરિક્ષમાં બિરાજમાન હતા. આનંદ ઘન ભગવાન શ્રી હરિને યોગનું જ્ઞાન તો હતું જ. તેમણે ખૂબ જ રહસ્યપૂર્ણ શબ્દમાં મધુ કેટભનો સંહાર કરવા માટે ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની સ્તુતિથી દેવી હસીને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, તમે દેવતાઓના સ્વામી છો, હવે ફરીથી યુદ્ધ શરૂ કરો. હવે આ બંને બળવાન દાનવો યુક્તિથી મરાશે. મારી વક્ર દ્રષ્ટિથી તેઓ અવશ્ય મોહિત થશે. હે નારાયણ, ત્યારે તમે તેમનો સંહાર કરજો. સુતજી કહે છે, ભગવતીની પ્રેમ રસથી ભરેલી વાણી સાંભળીને ભગવાન વિષ્ણુ યુદ્ધભૂમિમાં આવીને ઉભા રહ્યા. તે મહાબળવાન દાનવો અત્યંત વિચારવાન હતા. યુદ્ધની ઈચ્છાથી તે પણ સામે આવીને ઉભા રહ્યા. ભગવાન વિષ્ણુને સામે જોઈને તેમને ખૂબ હર્ષ થયો. તેઓ બોલ્યા, ચાર ભુજાવાળા વિષ્ણુ, ઉભા રહો, અમારી સાથે યુદ્ધ કરો. તમને લડવાની પ્રબળ ઈચ્છા તો છે જ, હાર જીતમાં પ્રારબ્ધ બળવાન છે, એવું સમજીને તમારે યુદ્ધમાં પ્રવૃત્ત થવું જોઈએ. બળવાન વિજયી થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક ભાગ્યવશ દુર્બળ પણ વિજયી લે મેળવી લે છે. તેથી મહાત્મા પુરુષો ગમે તે પરિસ્થિતિમાં હર્ષશોક ન કરવો. હું હંમેશા દાનવોનો શત્રુ છું. પ્રાચીન કાળમાં ઘણા દૈત્યો મારાથી પરાજિત થયા છે. આવું જાણીને હર્ષ અને અત્યારે મધુ કેટબથી હું હારી ગયો આવો શોક કરવો તમારા માટે ઉચિત નથી. સુતજી કહે છે, આ પ્રમાણે કહીને મહાબાહુ મધુ અને કેટબ યુદ્ધ માટે ઉતરી પડ્યા. તેમને જોઈને ભગવાન વિષ્ણુએ ખૂબ જ વિચિત્ર રીતે એક ઠોંસો માર્યો. તે બળાભિમાની દૈત્યએ પણ ભગવાનને વળતા ઠોંસા માર્યા. આમ પરસ્પર ઘોર યુદ્ધ થવા લાગ્યું. લડી રહેલા તે અપાર બળવાન દાનવોને જોઈને ભગવાન શ્રી હરિએ વક્ર દ્રષ્ટિથી ભગવતીની સામે જોયું. સ્તુતિજી કહે છે, ત્યારે ભગવાન કરુણારસથી લગભગ ભીંજાઈ ગયા હતા. તેમને જોઈને ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તે સમયે તેમણે કામદેવના બાણો સાથે તુલના થઈ શકે તેવા કટાક્ષ ભર્યા નેત્રોથી દૈત્યને ઘાયલ કરી દીધા. ભગવતી હસતા હસતા તિરછી નજરથી દૈત્યોના સામુ જોઈ રહ્યા હતા. તેમની દ્રષ્ટિ પ્રેમ અને મોહથી ભરેલી હતી. પછી તો ભગવતીની તિરછી નજરને જોઈને દુરાત્મા મધુ અને કેટબ મોહિત થઈ ગયા. કામ બાણોથી તેમનું મન વ્યથિત થઈ ગયું અને તે કહેવા લાગ્યા, આ કેવું મનોહર અદ્ભુત દ્રશ્ય સામે દેખાય છે. તેઓ દેવી ભગવતીની વિસ્તૃત શોભાને જોવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કાર્ય સાધવામાં સજાગ તો હતા જ, તે દેવીના આશયને સમજી ગયા કે હવે દૈત્યો મોહિત થઈ ગયા છે. પછી હસીને મેઘ જેવી ગંભીર વાણીથી મધુર શબ્દોમાં તેમણે કહ્યું, વીર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો. હું તમારા યુદ્ધ કૌશલ્યથી અતિ પ્રસન્ન થઈને અવશ્ય વરદાન આપવા તૈયાર છું. પ્રાચીન સમયમાં યુદ્ધ કરવા વાળા અનેક દાનવો મારા સામે આવ્યા, પરંતુ તમારી બરાબરી કરે એવા મેં કોઈને જોયા કે સાંભળ્યા નથી. તમે બળમાં અજોડ છો, તેથી હું તમારા પર અતિ પ્રસન્ન છું. અપાર બળવાન દાનવો, તમારા બંને ભાઈઓની અભિલાષા હું અવશ્ય પૂરી કરીશ. સુતજી કહે છે, તે વખતે મધુ અને કૈટબ કામાતુર હતા. તેમને પોતાના બળનું અભિમાન તો હતું જ, જગતને આનંદિત કરવાવાળા ભગવતી મહામાયા સામે જ બિરાજેલા હતા. ભગવાન વિષ્ણુની વાણી સાંભળ્યા પછી પણ આ દૈત્યોની નજર દેવીને નિહાળતી રહી. તેઓએ ભગવાન શ્રી હરિને કહ્યું, અમે માગવા નથી આવ્યા, તમે અમને શું આપવાના હતા? હે દેવેશ, તમારે જોઈતું હોય તો અમે આપવા તૈયાર છીએ. અમે યાચક નથી, પણ ઉદાર દાતા છીએ. ઋષિકેશ, તમારે જે વરદાન જોઈતું હોય તે માટે અમને પ્રાર્થના કરો. હે વાસુદેવ, તમારા આવા અદ્ભુત યુદ્ધથી અમે ખૂબ પ્રસન્ન છીએ. મધુ અને કેટબની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, જો તમે હવે મારા પર પ્રસન્ન હો અને વરદાન આપવા ઈચ્છતા હો તો બસ બંને મારા હાથે મૃત્યુ સ્વીકારી લો. સુતજી કહે છે, ત્યાર પછી ભગવાન શ્રી હરિની વાત સાંભળીને મધુ અને કેટબ અતિ આશ્ચર્યમાં પડી ગયા. અમે ઠગાઈ ગયા એવું માનીને ઉભા રહ્યા. તેમના મુખ પર શોકની છાયા ફરી વળી. બધું જ પાણી ભરાયેલું હતું, ક્યાંય પ્રાકૃતિક પૃથ્વી દેખાતી નથી. એવો મનમાં વિચાર કરીને તેઓ ભગવાનને કહેવા લાગ્યા, જનાર્દન, તમે દેવતાઓના સ્વામી છો. તમે પણ પહેલા વરદાન આપવાની વાત કહી છે. તમે ક્યારેય અસત્ય નથી બોલતા. તેથી અમારી ઈચ્છા પ્રમાણે અમને વરદાન આપો. હે માધવ, અમારે આપની પાસે વરદાન જોઈએ છીએ કે જ્યાં જળ ન હોય તે સ્થળ પર અમારો વધ કરો. અમે તમારી પાસે મૃત્યુનો સ્વીકાર કરી લીધો, પરંતુ તમે પણ વચનનું પાલન કરજો. ત્યારે ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું. સાથે સાથે તેઓ હસીને કહેવા લાગ્યા, महाभाग, जल विहीन विस्तृत स्थान पर ज तमने मारी रह्यो छु। आम कहीने देवाधिदेव विष्णुए पोतानी विशाल साथळो फैलावीने जलमाज जल रहित स्थान मधु केटब ने बतावी दीधु अने कह्यु, आ स्थान मां जल नथी, हवे तमे तमारू माथू आपी दो। आजथी हूँ पण सत्यवादी रहीश अने तमे पण सत्यवादी रहेशो। ભગવાનની આ વાત સાંભળીને તેમની સત્યતા પર તેઓ વિચાર કરવા લાગ્યા અને પછી પોતાની 4000 કોષવાળા વિશાળ શરીરને તેમણે સ્વયં મૃત્યુના મોઢામાં સમર્પિત કરી દીધું। તે સમયે ભગવાને તેમની બંને સાથળો જોડી દીધી। તે જોઈને મધુ કેટબને અતિ આશ્ચર્ય થયું। તે વિચિત્ર સાથળો પર મસ્તક મૂકવા માટે ભગવાને દૈત્યોને કહ્યું, તેમણે માથા મૂકી દીધા। ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા। તે બંને મૃત્યુ પામ્યા ત્યારે આખો સમુદ્ર તેમના લોહી અને હાડકાથી ડહોળાઈ ગયો। હે મુનિઓ, ત્યારથી આ પૃથ્વીનું નામ મેદિની પડ્યું। તેથી માટી ખાવી તેને નિષેધ ગણવામાં આવે છે। તમે તે જાણવા ઈચ્છા કરી હતી, તે બધું જ વિસ્તારથી મેં કહ્યું। વિદ્વાન પુરુષો માટે વિદ્યા સ્વરૂપિણી મહામાયાની ઉપાસના કરવી યોગ્ય છે। બધા જ દેવો અને દાનવો પણ તે પરમ શક્તિની ઉપાસના કરે છે। ત્રિલોકમાં મા ભગવતીથી વધીને કોઈ દેવતા નથી, આ હકીકત છે। વેદ શાસ્ત્રો તેના પ્રમાણ છે। ભલે નિર્ગુણ હોય કે સગુણ હોય, તેણે પરાશક્તિની ઉપાસના કરવી જ જોઈએ। અધ્યાય 9 પૂર્ણ, અધ્યાય 9 સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।